એવું મહિની સ્ટેપ રેકોર્ડ સ્વતંત્ર નથી દાદા. પાવર કોણ એ પાછું સંજો ઉભું થાય રિલેટિવ બધું એ છેઠ અવલંબન થી શરૂ થાય ને અવલંબન સુધી ચાલે જ કરતું હોય ને રિલેટિવ બધું એટલે અવલંબન એનું શરૂઆત અવલંબન ને ઠેઠ સુધી અવલંબન એવું જ આવું થતું થતું થતું થતું આમ આમ ફરતો આમ ફરતો આમ ફરતો આમ ફરી આમ ફરી ત્યાં કરતી બારી કરે મૂળ અહંકાર માંથી ઉભી થાય છે ટેપ પણ આમાં આમાં દાદા વાતમાં નીકળ્યું પેલા ભાઈ ના પ્રશ્ન માં અબૂત ઉપર થી એમણે ક્રોસ કર્યો કે આ ટેપ રેકોર્ડ જે નીકળે છે તે બુદ્ધિ વગર ટેપ રેકોર્ડ નીકળે નહી એવી વાત નીકળી આપની એટલે એમાં બુદ્ધિ નો શું પાર્ટ છે આ ટેપ રેકોર્ડ નીકળે છે એમાં બુદ્ધિ નો રોલ શું છે એનું ફંક્શન શું છે બુદ્ધિ તો મુખ્ય વસ્તુ કઈ રીતે કઈ રીતે છપાયેલી તે દાડે બુદ્ધિ હતી આજે નથી તો અત્યારે ના એટલે કહેવાય અત્યારે કહેવાયું એવી રીતે કે આ ટેપ પણ બુદ્ધિ થી નીકળે છે જ્ઞાન નો પ્રતાપ નથી અચ્છા આ શબ્દ એ બુદ્ધિ નો પ્રતાપ કીધો ના તો બુદ્ધિ આપને છે નહી એવું આપે કહ્યું શબ્દ ના હોય હા તો આ નીકળે છે ટેપ રેકોર્ડ પણ હા પણ ટેપ ને શબ્દ જે છે અચ્છા એટલે આજની બુદ્ધિ નથી આમાં આજની બુદ્ધિ નથી આમાં આ છે નહીં જે બુદ્ધિ હતી તેની તેની વાત છે એટલે તો પણ એમ જ કહેવાય કે આ ટેપ ને એટલે આ બુદ્ધિ માંથી નીકળે છે એમ બુદ્ધિ વાળી ટેપ રહી અમે બદલાયા અમને જ્ઞાન થઈ ગયું બુદ્ધિ જતી રહી અજ્ઞાની ને પણ એવું જ ને દાદા અજ્ઞાની હોય જયારે ટેપ નીકળતી હોય એ તો પહેલા ની બુદ્ધિ હોય ત્યારે અત્યારે તો બુદ્ધિ એની એમાં તો નથી હોતી પહેલા ની બુદ્ધિ ને અત્યારે લોકો અજ્ઞાની એ બોલે તેથી ઘણા વખત બોલે છે ને એ ભૂલ્યો કહ્યું કે આજનું જ્ઞાન આમ કે છે કે આ જ્ઞાન આવું છે ખોટું છે આમ ભૂલ થઈ એટલે ટેપ એ પહેલા બુદ્ધિ નું છે બરોબર ભૂલ્યો બોલ્યો નહીં કેતા હા કે છે ને નહોતું બોલવું છતાં બોલે તું બોલે છતાં બોલે કેતા તું કઈ બબલી છું તું આવું બોલે છું પુરુષ ને પછી નથી બોલવું શું આ કઈ બધી બબલીઓ છતાં અજ્ઞાની ને પોતાને પણ અત્યારે બુદ્ધિ વર્તે છે ને એની ટેપ પણ બુદ્ધિ થી બંધાયેલી અને અત્યારે એ પણ બુદ્ધિ વાળો છે એનાથી નવી ટેપ ઉતરી રહી અને આમાં નવી ટેપ ના ઉતરે આપને અભૂત થઈ પછી એટલે અભૂત થાય પછી શબ્દો શબ્દ ના હોય શબ્દ ખલાસ થઈ જાય બુદ્ધિ જાય શબ્દ જાય બધું છે બહાર વળાઈ દેવાય બીજા કોઈ દેશ ના ના હોય, ઉપદેશ હોય આદેશ હોય તો આ વાણીમાં આમ કરો તેમ કરો એવું બોલાય, છતાં આ વાણીમાં આમ કરો તેમ કરો આવું હિતકારી છે આવું અહિતકારી છે આવું ના કરવું જોઈએ તમારે એવું બધું બોલે, છતાં માલિકી ભાવ નથી એટલે દેશ ના ગણાય, છતાં માલિકી ભાવ નથી એટલે દેશ ના ગણાય, માલિકી ભાવ નથી એટલે આપને આ ઉપદેશાત્મક વાણી હોય, આ ટેપ ઉપદેશાત્મક વાણી વાળી નીકળે માલકી ભાવ નથી એવું લાગે. ઓહો, ના પણ આ ટેપ જ એવું નીકળે, આ શબ્દો એવા નીકળે, આદેશ વાળી નીકળે તો આદેશ વાળી નીકળે તો એને જ્ઞાન થાય, અને ઉપદેશાત્મક નીકળે એને જ્ઞાન ના થાય. આ ટેપ છે, આપણે કહ્યું કે દેશના એટલે જ ટેપ રેકોર્ડર, તો આ ટેપ રેકોર્ડ આદેશાત્મક શબ્દો નીકળે તો પછી અને ઉપદેશ જેવું એ ના હોય, ઉપદેશ એ ના હોય ને આદેશ એ ના હોય, આદેશ પ્રથમ સ્ટેજ માં હોય છે. કયા? આ બધા બાવલા પહેલી સ્ટેજ માં બેઠા હોય તે જ પેલા ગુરુ, પછી મહાન ગુરુ હોય તે ઉપદેશ વાળા હોય, ઉપદેશ વાળા, અને એથી આગળ છેલ્લા દેશ ના વાળા હોય. એટલે એની ટેપ જ એવી હોય, એની ટેપ જ એવી હોય, એવી આદેશાત્મક કે ઉપદેશાત્મક ના હોય એમાં શબ્દો, હે એમાં શબ્દો આદેશાત્મક કે ઉપદેશાત્મક ના હોય, આદેશ નો શબ્દ જુદા હોય ઉપદેશ ના શબ્દ જુદા હોય, એમાં શું ફેર હોય છે? આદેશ ઉપદેશ અને દેશના માં ફેર શું હોય છે? તને દેશના તો જોયું ને, કયું? હા, આમાં દેશના તું ખબર છે ને, હા એ દેશના એટલે સમજી ગયો ને, ના પણ એમાં એના એની વ્યાખ્યા શું ગણાય, આ ત્રણ ની ડિફરન્શિયેટ કેવી રીતે ગણાય, આદેશ ઉપદેશ અને દેશના એની વ્યાખ્યા કરવી હોય તો કેવી રીતે કરી શકાય? આદેશમાં હુકમગીરી હોય, આદેશમાં હુકમ સત્તાગીરી હોય, અમે તારે આ કહીએ છીએ તારે કરવાનું છે, ઉપદેશમાં એવું ના હોય, ઉપદેશમાં એવું ના હોય તારે કરવાનું છે એવું કે, એટલે તું કરતા હું કરતા, પેલામાં દબાણ હોય આદેશ કરનારો આજ્ઞા જ સમજે ને, પોતે ના સમજે આજ્ઞા સમજે, આદેશ સત્તાવાહી એટલો અહંકાર જરા જાડો જાડો હોય એ બોલે તો બધો આદેશ જ લાગે, આમ નહીં કરતો તારે આમ કરવું પડશે, આમ નથી કરતો મા બાપ બાપ બધા એવું બોલે, એટલે બધા સંસારી લેંગ્વેજ જ એવી, ત્યાં નહીં જોઈ બોલે, હા એવું જ શું હોય છે વાતમાં, એટલે આ ઓર્ડર જ આદેશ, કાલથી તારે પાન ખાવાનું નહીં કે, એમ શું ઉપદેશ કયો કે આદેશ કયો? આદેશ, આદેશાત્મક એવા ગુરુ હોય અને ઉપદેશમાં, ઉપદેશમાં વિધિપૂર્વક નો આમ કરજો, આમ કરવા જેવું છે, આમ કરવા જેવું છે, આમ કરજો, આમ કરવા જેવું છે, પોતે કરતા બીજા કરતા બધા દેશના કરતા ના કરતા ભાવ એમાં કે ને કે પેલું આમ કરજો અને આમ ના કરજો એવું ઉપદેશ માં બોલતા હોય ત્યારે દેશના માં કેવું હોય? પણ શું હોય? કરતા ભાવ ના હોય. એ તો કરતા ભાવ ના હોય પણ આ વાણી કેવી હોય તે વખતે? કેવી? આ શબ્દો બધા કેવા નીકળે તે વખતે? એમ નહી, પેલા આદેશ માં કહ્યું ને એને ફોર્સ હોય, ઓર્ડર હોય, પાન નથી ખાવાનું કાલથી. ઉપદેશ માં એમ કીધું કે આમ કરજો, આમ ના કરજો, આવું કરવા જેવું છે. તો દેશના માં કેવું હોય? કરવાની વાત ના હોય. તો શું હોય? એટલે લોકોને આ પુસ્તક માં જાય આમાં કે છે એવું, પણ એનું સ્પષ્ટીકરણ શું હોય શકે? દેશના માં સિદ્ધાંતિક વાણી હોય, જગત ની સિદ્ધાંતિક વાણી હોય, એટલે વાસ્તવિકતા જ ઓપન કરતી હોય. વાસ્તવિકતા ની નજીક થી શરૂઆત મળી ને વાસ્તવિકતા પૂર્ણ બુદ્ધિ ને દેશ ના આવા શબ્દ જોઈએ. આવી ડેફિનેશન કેવી જોઈએ? આ દેશના ની ડેફિનેશન પેલું કહે ને પાન છોડી દો, પછી આમાં કીધું ને આ કરવા જેવું છે, આ ના કરવું જોઈએ, ત્યારે આમાં સિદ્ધાંત ની શરૂઆત થી સિદ્ધાંત ની પૂર્ણાવતી સુધી ની વાણી હોય, વાસ્તવિકતા ની સિદ્ધાંત. લોકો દેશના ને ઉપદેશ કે છે ને ઉપદેશ ને દેશ ના કે છે. બીજું શું થયું કે છે એનું એ જ થયું કે છે. અને આદેશ તો આપડા લોકો આપશે તો એમને કઈ ખબર છે કે આદેશ હું આપે છે? એની જોખમદારી ખબર છે આદેશ ની? આપનાર ને તો ના. શંકર ને કહ્યું કે સાહેબ તમે એક આદેશ તો આપો, મહાન જોખમદારી અમારે ના બોલ કરાય. શું જોખમ? દેશ ના અમારે તો દબાણ કશું ના હોય. તને અનુકૂળ આવે તે અમે બોલીએ, અનુકૂળ આવે તો બોલ કરે. આ ટેપ રેકોર્ડ થી અમે બોલતા નથી, તને અનુકૂળ આવે તો કરે. એમાં એવું ખરું કે પેલા પરિણામ બધા બતાડે એના? હા બધું બતાવે. એટલે તું ઊંધું કરીશ તો આ પરિણામ આવશે. ગીતા એનું બધું જ આખો આખો બધો જ નક્શો બતાવે. અનુકૂળ આવે તો કરે, આ અનુકૂળ આવે તો આ કરે. હલી ના જાય વાયર, હલી ના જાય. ચાલો આપડે બહાર આપે. હવે રૂમમાં તો બહુ પ્લોટ નો બહુ વધી ગયો. સરસ ખસેડો ને ચંદીગઢ, ચંદીગઢ ત્યારે લઈ જાઓ બહાર. ચાલો એટલે જયારે લાકડો સીધો થશે તારે કરવી છે સીધી. આ છે ગુજરાતી બાજુ સમજ્યા તો ને પૂરેપૂરી? ત્યાં તો ગુજરાતી બાજુ મસ્ત પૂરમ સમજી જાવ સર. લાકડો કરવે છે લાકડો વાંકણ ઉદ્દેશ ને ગુનો કાઢે છે. એટલે તમે જે વાત કરી તે બરાબર સમજી? એટલે આપે જે વાત કરી એટલે હું બરાબર સમજો? સમજે ને, આ તો પ્રેમ તો બહુ ઊંચો ને, સમજવાની શક્તિ જબરદસ્ત ધરાવે, પણ સમજવાની વસ્તુ મળવી જોઈએ ને, મળે તો સમજે ને, મળે એટલે સમજી જાય. એટલે આપડું જે સર્વજ્ઞ કોઈ હોય છે આ બધું જાણે છે ખરો? જે સર્વજ્ઞ છે બધું જાણે છે ખરો? બધું જ જાણે. એબ્સોલ્યુટ જ્ઞાન છે. આવા કોઈ સર્વજ્ઞ અત્યાર સુધી થયેલા છે? જો હોય તો સાયન્સ ની પ્રગતિ નહી થાય. જો હોય તો સાયન્સ ની પ્રગતિ નહી થાય એમ કે છે. કેમ કે આ બધે જો જાણે તો બધે કહો જોઈએ, તો કહેતા નથી. જે કહેતા નથી તો સર્વજ્ઞ કેવી રીતે કહેવાય? જો સર્વજ્ઞ હોય, બધું જો જાણે, તો વિજ્ઞાન ની પ્રગતિ નહીં થઈ શકે. કારણ કે જે સર્વજ્ઞ છે માણસ આ બધું કહી જાય. તો પછી આ સાયન્સ ની પ્રગતિ થાય જ નહીં ને. પણ આ કોઈ એક વ્યક્તિ સર્વજ્ઞ થઈ શકે ઈશ્વર સિવાય? વરી ઈશ્વર કોણ? વરી પાછો તો ઈશ્વર જો કોઈ નહીં હોય તો સર્વજ્ઞ કોણ? એ જે સર્વજ્ઞ થાય, તમે સર્વજ્ઞ થાવ એટલે તમે પરમાત્મા છે. પણ આવો કોઈ છે માણસ? હતો, થવાના છે. એ છે. હજુ આ કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ થયેલા છે, ત્યારે સર્વજ્ઞ થવાના છે. એ એકલા થવાના નથી, દેવકી એવું થવાના છે, અને બળદેવ તહેડે જણ થવાના છે, રાવણ ચોથો થવાનો. થઈ ગયેલાનું કોને એમ કે? ભૂતકાળમાં કયા થઈ ગયેલા છે અને વર્તમાન? ભૂતકાળમાં કયા થઈ ગયા છે, વર્તમાનમાં કોણ છે, ભવિષ્ય તો આપે કયા? ઋષભદેવ ભગવાન થયેલા શબ્દ સાંભળેલો? ઋષભદેવ ભગવાન ભાગવત માં સર્વજ્ઞ કહેવામાં વાંધો આવે તમને? વાંધો છે, વાંધો છે, ઇન્ટરનલ અર્થમાં લઈ જાય. વાંધો છે, વાંધો છે, તો એનો વાંધો છે. ઋષભદેવ ભગવાન, હા, એ માટે તો મારે સર્વજ્ઞ કે ભાઈ જાવ પરમાત્મા, સર્વજ્ઞ ની વ્યાખ્યા કરવી પડે ને, માટે પૂછું છું. હા, આ સર્વજ્ઞ ની વ્યાખ્યા કરવી પડે. આ જો બધું જ જાણે તો કશું જાણવા જોગ રહેતું નથી. અરે એક વાર તો જાણે તો વધારે બાકી રહેતું નથી. એનું નામ સર્વજ્ઞ. પણ આ સર્વજ્ઞ વધારે કહેતો નથી, માટે બધા આજ્ઞા રહે છે. જો એક વાર એક જાણી જાય તો કોઈ ચિંતક કે વૈજ્ઞાનિક એનું કઈ રહે જ નહીં, કારણ જ નહીં. પણ જો કહે તો એક વાર જાણી જાય બધા તો બહુ સારું. સર્વજ્ઞ હોઈને પણ બધાને જણાવતા નથી કે આમ છે. આજે તો વિજ્ઞાનીઓ કઈ નથી, અમને તો આ વિજ્ઞાનીઓ તો કશું આવડતું જ નથી. વિજ્ઞાનીઓ હતા ને, એક બાજુ સર્વજ્ઞ હતા અને એક બાજુ વિજ્ઞાનીઓ હતા. વિજ્ઞાનીઓ હમાવારી હતા, સર્વજ્ઞ ના સામાવારી હતા. આ વાત મને તો સહેલી લાગતી નથી. ના ભાઈ, તમને ના સમજાય તો રાખી ને જો ગોકળા સમજાય. શું કહ્યું? એક બાજુ સર્વજ્ઞ હતા અને એક બાજુ વિજ્ઞાનીઓ હતા. આ વિજ્ઞાનીઓ તો હજુ આ તો ઠીક છે, તો બસ ફાંટા ઉડેલા છે. જે સર્વજ્ઞ છે તે આગળ શું થવાનું છે તે જાણે છે? હા, બધું જ કે ને. કૃષ્ણ દેવકી ને બધા થશે, આમ થશે, રાવણ થશે, બધું કહી ગયેલા. તો આનો એક અર્થ હોય છે, આવો હોય છે કે જે કઈ આગળ થવાનું છે એ નિશ્ચિત છે, આમાં કઈ ફેરફાર કરી શકાય નહીં. આનો અર્થ એ થયો કે આપણે જે બધા છીએ, કરેક્ટ, બધા છીએ, આમાં સ્વતંત્રતા આપણમાં રહેતી જ નથી. કે સ્વતંત્રતા એટલે હું કઈ નવું કરું જે કોઈ જાણતા નહીં, આવું કરું, આ શક્તિ મારામાં નથી સ્વતંત્રતાની. એટલે કે જે સર્વજ્ઞ જો કોઈ હોય તો કોઈ ચીજ સ્વતંત્ર રહી શકતી નથી. એમ કે છે કે આ જો આગળનું એનું ભવિષ્ય નિશ્ચિત હોય, જાણતો હોય, તો કે છે કે પોતાને કરવાની કઈ સ્વતંત્રતા રહેતી જ નથી. અત્યારે વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ છે કે જયારે ધંધા કરવાની શક્તિ હોય? એ જ કહું છું, એટલે કે સ્વતંત્ર જેવી ચીજ રહેતી નથી. અત્યારે છે જ ક્યાં? તો કોઈ કોઈ નું ભલું કરી શકે નહીં. તો પછી કોઈ કોઈ નું ભલું કરી શકે નહીં. જે થવાનું છે તે થવાનું જ છે. જે દુષ્ટો છે તે દુષ્ટો જ રહેવાના. જે સજ્જન છે તમારા જેવા આ સજ્જન રહેવાના. તમે કહો છો એ વાત એ સાચી છે, અને પણ તમે આવું માનશો નહીં એમ કે છે. શું કે છે? વાત તમારી સાચી છે કે જે થવાનું છે પણ માનશો નહીં તમે. તમે આ રોડ પર વાંખે બીજી ચાલશો ભયંકર ગુનો થવા કેમ ચાલવું તે શું કરવું? જે થવાનું છે થવાનું છે એવું જો માનશે તો ભયંકર ગુનામાં છે, અને જે થવાનું છે નથી થવાનું એ માનશે તો એ ગુનો છે. તો જે આ સ્વતંત્ર છે તે અજ્ઞાન ને લીધે છે માટે ચાલે છે. આ જે સ્વતંત્રતા છે એ અજ્ઞાન ને લીધે છે માટે ચાલે છે. માટે ચાલે છે. હું પોતાને સમજું છું કે સ્વતંત્ર છું, હું આમ કરું તેમ કરું, પણ ખરી રીતે આ જે પૂર્વ નિયોજિત છે તે પ્રમાણે જે થવાનું હશે તો સ્વતંત્રતા નથી. આ કલ્પેલું જ છે, આ માહિત છે, આ ખોટું છે. આમાં કઈ બદલ કરવાની શક્તિ કોઈની સત્તા નથી. આ સત્તા નથી. મેં ફોરેનના ડાક્ટરો બધા ભેગા કરી બહાર્યા 10-12 આ ભાઈ હતા, એમને ત્યાં બહાર્યા, અને પછી મેં કોઈ સંદાસ જોવાની તમામ શક્તિ ખરી. પછી મેં કોઈ બીજી જ કરી અટકશે ત્યારે તમને ખબર પડશે કે તમારે બીજાને હેલ્પ. ના કોઈને કૃષ્ણ નથી, મહાવીર નથી, ઋષભદેવ નથી, શું કામ તો બોલ બોલ કરે આમ કરું તેમ કરું મોર પુડા કુદ કરે ઇગોઇઝમ છે. તો આનો અર્થ એ જ થયો કે જ્યાં સર્વજ્ઞતા છે ત્યાં સ્વતંત્રતા રહેતી નથી. એટલે આનો અર્થ એવો થયો કે જ્યાં સર્વજ્ઞતા છે ત્યાં સ્વતંત્રતા નથી. એને શું લેવા દેવા? સ્વતંત્ર એક મૂળ છે. એવું છે ને, અજ્ઞદશા છે ત્યાં સ્વતંત્રતા નથી. અજ્ઞદશા પ્રાજ્ઞદશા છે ત્યાં સ્વતંત્રતા છે, અને પ્રાજ્ઞદશાથી મળી સર્વસ્તર સુધીની દશા સ્વતંત્ર છે, અને અજ્ઞદશાની બધી જ છે તે પ્રશ્ન છે. વાત સાચી છે. સ્વતંત્ર છું જે અજ્ઞ છે એ માને જ નહીં કોઈ દડે. એ તો બચારો થઈને ફરતો હોય, ઘેર વયુ ડફરાવતી હોય, પણ ઉપરી પછી ફરતો હોય પોલીસ વાળું ખરેલો એને સ્વતંત્ર હતી. સ્વતંત્રતા જે દેહધારી હોવા છતાં દેહ ના માલિક નથી, મનના માલિક નથી, અને એ સ્વતંત્ર પણ તમારું છે, બધાનું છે. એ જગ્યાએ જાઓ એટલે તમે સ્વતંત્ર છો. શું જ્યાં સુધી દેહાદ્યાસ છે ત્યાં સુધી પરતંત્ર છો. જ્યાં સુધી દેહાદ્યાસ છે દેહાદ્યાસ કરે એટલે તમે સ્વતંત્ર છો. આ વાત તો બરાબર છે, પણ આ પ્રમાણે સ્વતંત્રતા જો અનુભવીએ અને આની જોડે જો સર્વજ્ઞતા હોય તો સર્વજ્ઞતામાં જે કઈ વસ્તુ આવે આ બધું જો પહેલેથી જ કોઈ જાણે તો કેવું કેવું આ આગળ થવાનું છે એ જો નિશ્ચિત પૂર્વ નિશ્ચિત જો થાય તો સ્વતંત્રતા ક્યારે તમને જ્ઞાન આપું કાલે ચાલો કે હમણાં ઘડી પછી શું થશે એ બધું તમે જાણો ભવિષ્યનું એવું જાણું તમારે મને નથી જાણવાનું પણ મારું એક વિધાન છે કે આ બે વસ્તુ સાથે જઈ શકે નહી કઈ કઈ વસ્તુ જે જે કઈ બનવાનું છે તે બધું જ એક જાણે અને જે કઈ બનવાનું છે આમાં કઈ સ્વતંત્ર કોઈ છે શું કે છે સર જે પણ કઈ બનવાનું છે તે બધું જ પોતે જાણે અને જે પણ કઈ બને છે એમાં પોતે સ્વતંત્ર છે આ બંને વિરોધાભાસ છે એમને લાગે છે આ એમનું વિધાન જે બને છે તેમાં નહીં રહેતો અને બનવાનું છે તેમાં રહેતો નથી એ થિયેટર રહે છે એ પ્રેક્ષક તરીકે રહે છે જ્ઞાતા તરીકે રહે છે દ્રષ્ટા તરીકે રહે છે આવું આ તો દેહાદ્યાસી નો બધો ધંધો છે શું કહે નાથા દસ્તા ને કોણ નામ લેનાર છે આ બધા સ્વતંત્ર બનેલા છે પૂર્ણ સ્વતંત્ર થવાની તૈયારી હશે નહીં થોડુંક છે બાકી હોય છે પણ અમુક જગ્યાએથી તેમની પ્રતંત્રતા છૂટી ગઈ એટલે કારણ સ્વતંત્રતા આવી ગઈ એમની પાસે કાર્ય સ્વતંત્રતા આવવાની બાકી છે એ કહી શકે કે અમે કારણ સ્વતંત્ર થયેલા છીએ અને હું તો ફૂલ સ્વતંત્ર છે એમ કહું છું ક્યાં કહું ચૌદ લોક નો નાથ ભગવાન મને વશ થઈ ગયો શું કહ્યું કદાચ ચાર દીકરી મારે ખૂટે છે તો દાદા ભગવાન નમસ્કાર કરું છું નામ કરીને કોઈનું સંચિત બદલી શકાય કેમ કોઈનું સંચિત બદલી શકાય સંચિત કરવું બદલી શકાય એ તો રમતવાર એમાં શું સંચિત ને બરોબર એ તો કૃષ્ણ ભગવાન નહીં કહ્યું ગીતામાં જ્ઞાની પુરુષ કર્મ નો ગોટો વાળીને નાશ કરી શકે છે જ્ઞાની પુરુષ શું નાશ કરી શકે કારણ કે પોતે કરતા તરીકે નહીં જ્ઞાની પુરુષ ની જ્ઞાનાગ્નિ જ બારી ની લખે રહે કર્મોને પોતાને કરવા પણ નથી ત્યાં આગળ એની જ્ઞાનાગ્નિ જે પ્રત્યે છે તે ભસ્મીભૂત કરી નાખે વંચિત વંચિત બધું હડહડાટ તો જ બિદાર જાગૃતિ આવવાની જાગૃતિ હતી જ માને ઉઘાડી વાંખે ઊંઘતા લોકો ને આખું તમારી આખી બધી જ યુનિવર્સિટીઓ ઉઘાડી વાંખે ઊંઘે પ્રોફેસરો અને છોકરાઓ બેધાય હવે એમને જાગૃતિ આવતી છે આખું જગત જ ઉઘાડી વાંખે ઊંઘી રહ્યું છે સાધુ સંન્યાસીઓ આચાર્યો બાવા બાવલી બધું જાગૃતિ આવશે ત્યાર પછી કામ લાગશે પહેલી જાગૃતિ નિરંતર જાગૃતિ રહેવી જોઈએ કેવી જાગૃતિ કેટલી વાર રહેવી જોઈએ નિરંતર જાગૃતિ આ તો બધાની જાગૃતિ શામાં છે એલર્ટનેસ માં છે શામાં છે એલર્ટ શામાં પડે એલર્ટ કારણ મારા બિઝનેસમાં એલર્ટ છું ઘરમાં એલર્ટ અરે બીજું કશું મજબૂત નહીં પરભવ કે દવા હું કોણ છું કે એવું કઈ સમજવાનું નહીં ભાન જ નથી ધ્યાન શું એક્ઝેક્ટનેસ હોય છે શું કહ્યું અવેરનેસ તો જરૂર છે એ ફોરિન લોકોને જરૂર છે શું છે અવેર જે ઇન્દ્રિયોમાં મસ્ત હોય એ લોકોને અવેરનેસ ની જરૂર છે કારણ કે બિલકુલ અવેર જ નહીં હોતા આ બધું ફોટો લે લે જ કર્યા કરે એટલે મસ્ત શું આમાં શું લેવાનું છે આ એક પથરો આમાં આગળ આવ્યો તે દેખાય છે તારા બાપનું શું લઈ ગયો ફોટા લે એના એને આ આપણા સાહેબ કે છે કૃષ્ણ મૂર્તિ સાહેબ કે ભાઈ એ રાખે અવેરનેસ રાખી શું જાગ્રત થા ઉપર શું આવું ક્યાં સુધી ઊંઘમાં કર્યા કરીશ એ અવેરનેસ છે ફોરેનર માટે છે આપણે અહીંયા બિવેર થયેલા છે અવેરનેસ થયેલા છે, પછી એલર્ટનેસ થયેલા છે. તે એક એલર્ટનેસ થયેલા આપડે પ્રોફેસર હતા કોણ હતું? મને વાંધો ને, આ સ્વીકારો મારે શું લેવા દે? એમાં કઈ બહાર ઓછી મારી ખેંચ છે એવું કોઈ વસ્તુ નહીં, કોઈ શબ્દ ની મારી આમાં ખેંચ નથી. શું છે, તમને સમજ પડે, તમને કામ લાગે તો સ્વીકારજો. શું કહ્યું? પણ મને સમજાવો, હું આખો દર એલર્ટ રહું છું કે છે. અને આ પાર્ક ડેવિસ છે એલર્ટ ને શું કે ચાલે નહીં કે છે. તમારા જોઈન્ટ થતા પહેલા બંધ છે નહી, કાપડ બંધ છે મોટા જન્મ્યા જેટલું બોલું છું ને એટલી ગાળો મારી પર નાખજો કઈ, એથી ડબલ. પણ તમને સમજાવવા માટે તમને તમારું ચીજ સ્થિર રહે નહીં તો આમ જતું હોય, આમ ગયું હોય, આમ ગયું હોય, આવું બોલું નહીં તાર સ્થિર થાય. ગુજરાતી પછી તમે શું કરો? 11 વાગે તક સુઈ જઈએ. પછી કે છે દૂધ બુધ ટકા થોડું પીએ અને સુઈ જઈએ. બિલકુલ ઊંઘી જાવ છો કે જાગો છો? ના, એ તો પછી ઊંઘી જવાની કે છે. આખા દાડો થાક લાગેલો પછી મળવાની સી દશા થઈ, મેં તપાસ કરી.